શ્રીમદ્દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય દસ અગિયાર બાર સત્યવ્રતનું ત્રિશંકુ નામ થવાનું કારણ ભગવતીની કૃપાથી સત્યવ્રતની શ્રાપ મુક્તિ, સત્યવ્રતનો સદેહે સ્વર્ગમાં જવાનો આગ્રહ, વશિષ્ઠ દ્વારા સત્યવ્રતને શ્રાપ તથા હરિશ્ચંદ્રની કથાનો પ્રારંભ. વ્યાસજી કહે છે, રાજન મહારાજ માંધાતા સત્ય પ્રતિજ્ઞાવાળા ચક્રવર્તી રાજા થયા. સંપૂર્ણ પૃથ્વી પર તેમની વિજય પતાકા લહેરાતી હતી. તેમના ભયથી લૂંટારા અને ડાકુઓ પર્વતોની ગુફાઓમાં છુપાઈ ગયા હતા. આ કારણે ઇન્દ્રે તેમને ત્રસદસ્યુ નામથી ઉજાગર કર્યા. માંધાતાની ધર્મપત્નીનું નામ વિંદુમતી હતું. તે શશવિંદુની પ્રિય પુત્રી હતી. તે પતિવ્રતા, પરમ સુંદર અને બધા સદગુણોથી સંપન્ન હતી. રાજન માંધાતાના વિંદુમતીના ગર્ભથી બે પુત્ર થયા. એક પુત્રનું નામ પુરુકુત્સ અને બીજાનું નામ મુચુકંદ હતું. પુરુકુત્સના પરમ ધાર્મિક પુત્ર અરણ્ય થયા. તેઓ અનન્ય પિતૃભક્ત હતા. તેમના પુત્રનું નામ બૃહદશ્વ હતું. બૃહદશ્વના ધર્માત્મા અને પરમ જ્ઞાની પુત્રનું નામ હયશ્વ હતું. હયશ્વના ત્રિધન્વા અને અરુણ થયા. અરુણનો પુત્ર સત્યવ્રત નામથી પ્રખ્યાત થયો. તેની પાસે અખૂટ સંપત્તિ હતી. તે સ્વેચ્છાચારી, કામી, મૂર્ખ અને અત્યંત લોભી હતો. તે અધમ રાજકુમારને એક અપરાધના કારણે તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. પછી અન્યાય અને અપરાધોને કારણે વશિષ્ઠજીએ તેને શ્રાપ આપ્યો હતો કે પૃથ્વી પર તારી ત્રિશંકુ નામથી પ્રસિદ્ધિ થશે. તું પ્રાણીઓને તારું પિશાચી રૂપ જ બતાવી શકીશ. વ્યાસજી કહે છે, રાજન આ પ્રમાણે તેને વશિષ્ઠજી દ્વારા શ્રાપ મળવાથી સત્યવ્રતે કઠોર તપ કર્યું. કોઈ એક મુનિએ તેને ઉત્તમ મંત્ર આપ્યો. પરમ કલ્યાણ સ્વરૂપા પ્રકૃતિમયી ભગવતી જગદંબાનું ધ્યાન કરતા તે મંત્રનો જપ કરવા લાગ્યો. જન્મેજય રાજાએ કહ્યું, મહામતે, વશિષ્ઠજીએ શ્રાપ આપ્યા પછી તે રાજકુમાર ત્રિશંકુ શ્રાપથી કઈ રીતે મુક્ત થયો તે પ્રસંગ કહેવાની કૃપા કરો. વ્યાસજી બોલ્યા, રાજન શ્રાપને કારણે સત્યવ્રતમાં બધા જ પિશાચના લક્ષણો આવી ગયા હતા. પરંતુ તેણે ભગવતીની આરાધના શરૂ કરી. એક સમયની વાત છે, સત્યવ્રત નવાક્ષર મંત્રના જપ સમાપ્ત કરીને હવન કરાવવા માટે બ્રાહ્મણો પાસે ગયો અને આદરપૂર્વક તેમને કહેવા લાગ્યો, ભૂદેવો, હું આપના શરણમાં આવ્યો છું, આપ મારી વાત સાંભળો. અત્યારે આપ બધા મહાનુભવો મારા યજ્ઞમાં ઋત્વિજ બનો. આપ વેદ જ્ઞાતા અને દયાળુ છો. કાર્ય સિદ્ધિ માટે વિધિપૂર્વક જપના દશાંશ હવનની વ્યવસ્થા આપના પર આધારિત છે. હે વેદજ્ઞ શિરોમણી બ્રાહ્મણ, મારું નામ સત્યવ્રત છે અને હું એક રાજકુમાર છું. મારા સર્વાંગ સુખ માટે મારું આ કાર્ય આપે કરવું જોઈએ. રાજકુમાર સત્યવ્રતની વાત સાંભળીને બ્રાહ્મણોએ તેને કહ્યું, ભાઈ, તમારા ગુરુદેવે તમને શ્રાપ આપ્યો છે. તેના કારણે અત્યારે તમારામાં પૂરેપૂરું પિશાચપણું આવી ગયું છે. તેથી તમારો વૈદિક કાર્યમાં અધિકાર રહ્યો નથી. તેથી તમે યજ્ઞ કરાવી શકતા નથી. કારણ કે પિશાચપણું આવવાથી પ્રાણી બધા લોકોમાં અધમ ગણાય છે. વ્યાસજી કહે છે, જન્મેજય બ્રાહ્મણોની આ વાત સાંભળીને રાજા સત્યવ્રત અત્યંત દુઃખી થયો. તેણે વિચાર્યું, મારા જીવનને ધિક્કાર છે. વનમાં રહીને હું શું કરું? પિતાએ મારો ત્યાગ કર્યો છે. ગુરુ દ્વારા હું ભયંકર શ્રાપગ્રસ્ત છું. રાજ્ય પર મારો લેશ માત્ર અધિકાર રહ્યો નથી. ઘોર પિશાચીપણાએ મને ઘેરી લીધો છે. આવી સ્થિતિમાં હવે હું શું કરું? આવો વિચાર કરીને તે રાજકુમારે લાકડા ભેગા કરીને એક મોટી ચિતા તૈયાર કરી. ભગવતી જગદંબાનું સ્મરણ કરીને તેણે ચિતા પર બેસવાનો નિશ્ચય કર્યો. અગ્નિ પણ પ્રજ્વલિત થઈ ગયો. રાજકુમાર સત્યવ્રતે સ્નાન કર્યું. ત્યાર પછી ચિતાની સામે હાથ જોડીને ભગવતી મહામાયાનું સ્મરણ કરી ચિતામાં પ્રવેશવા તૈયાર થયો. રાજકુમાર મરવા તૈયાર છે એવું જાણીને સ્વયં ભગવતી જગદંબા તેની સામે આકાશમાં પ્રગટ થયા. મહારાજ, ભગવતી સિંહ પર બેઠા હતા તેમણે રાજકુમાર સત્યવ્રતને દર્શન આપીને મેઘ જેવી ગંભીર વાણીમાં કહ્યું. દેવી બોલ્યા, સાધુ, તમે આ શું કરી રહ્યા છો? શરીરને અગ્નિમાં હોમશો નહીં મહાભાગ. અત્યારે શાંત થાઓ. હવે તમારા પિતા વૃદ્ધ થઈ ગયા છે. વીર, તેઓ તમને રાજ્ય સોંપીને વનમાં તપ કરવા જવાના છે. રાજન, શોકનો ત્યાગ કરો. આજથી ત્રીજા દિવસે તમારા પિતાશ્રીના મંત્રીઓ તમને લેવા માટે આવશે. મારી કૃપાને કારણે રાજા તમારો રાજ્ય ગાદી પર અભિષેક કરશે. ત્યાર પછી તમારા નિષ્કામ પિતા બ્રહ્મલોકમાં જશે એ નિશ્ચિત છે. વ્યાસજી કહે છે, રાજન. આ પ્રમાણે સત્યવ્રતને કહીને ભગવતી અંતર ધ્યાન થઈ ગયા. રાજકુમાર તે ચિંતામાં બળી મરવા તૈયાર હતો તે રોકાઈ ગયો. તે વખતે મહાત્મા નારદજી અયોધ્યા ગયા. તેમણે રાજાને સંપૂર્ણ માહિતી આપી. જ્યારે રાજાએ સાંભળ્યું કે મારો પુત્ર આ પ્રમાણે મરવા તૈયાર થયો છે, ત્યારે રાજાના મનમાં ખૂબ ગ્લાની શોભ ઉત્પન્ન થઈ. તે અનેક વિચારો કરવા લાગ્યા. પછી તેમણે મંત્રીઓને કહ્યું, તમે મારા પુત્ર સત્યવ્રતના દિવ્ય કાર્યથી સારી રીતે પરિચિત છો. તે બુદ્ધિમાન પુત્રને મેં વનમાં ચાલ્યા જવાની આજ્ઞા આપી હતી. જો કે પરમાર્થને સારી રીતે જાણનાર તે પુત્ર આ રાજ્યનો અધિકારી હતો, છતાં મારી આજ્ઞાથી તે તુરંત જંગલમાં ચાલ્યો ગયો. મને ખબર પડી કે મારો તે ક્ષમાશીલ પુત્ર હજી તે જંગલમાં જ નિર્ધન મનુષ્યની જેમ જીવી રહ્યો છે. વશિષ્ઠજીએ શ્રાપ આપીને તેને પિશાચ બનાવી દીધો છે. તેના દુઃખથી ગભરાઈને તે અગ્નિમાં બળી મરવા તૈયાર થયો હતો, પરંતુ ભગવતી જગદંબાએ તેને બચાવી લીધો છે. અત્યારે તે ત્યાં જ રહે છે. મંત્રીઓ, તમે તરત જાઓ અને મારા પુત્રને આશ્વાસન આપીને તરત અહીં લઈ આવો. મારો આ પુત્ર પ્રજાની રક્ષા કરવા પૂર્ણ રીતે સક્ષમ છે. મેં હવે તપસ્યા કરવાનો નિશ્ચય કરી લીધો છે. તેથી રાજગાદી પર સત્યવ્રતનો અભિષેક કરીને હું શાંતિપૂર્વક વનમાં જવા ઈચ્છું છું. આમ કહીને રાજાએ મંત્રીઓને વનમાં મોકલ્યા. તેમના મનમાં રાજકુમારને લાવવાની જ ધૂન સવાર થઈ હતી અને સત્યવ્રત પ્રતિ અપાર પ્રેમ પણ હતો. મંત્રીઓ વનમાં જઈને સત્યવ્રતને આશ્વાસન આપીને સન્માનપૂર્વક તેને અયોધ્યા લઈ આવ્યા. રાજાએ જોયું કે સત્યવ્રત અત્યંત દુર્બળ થઈ ગયો છે. તેના શરીર પર મેલા ફાટેલા વસ્ત્રો હતા. માથા પર મોટી જટા હતી. તે ખૂબ ચિંતાતુર અને ભયંકર દેખાતો હતો. તેથી રાજાને થયું, મેં મારા પુત્રને વનવાસી બનાવીને કેવું નિષ્ઠુર કામ કર્યું છે. ધર્મને જાણવા છતાં મેં મારા વિદ્વાન અને રાજ્યના અધિકારી પુત્રની આવી દુર્દશા કરી નાખી. રાજન, આ પ્રમાણે મનમાં પશ્ચાતાપ કરીને મહારાજ અરુણે રાજકુમારને આલિંગન તથા આશ્વાસન આપીને પોતાની પાસે રાખેલા આસન પર બેસાડ્યું અને નીતિશાસ્ત્રમાં કુશળ તે રાજાએ ત્યાં બેઠેલા પુત્રને ગદગદ વાણીમાં પ્રેમપૂર્વક કહ્યું. રાજા અરુણે કહ્યું, પુત્ર, ધર્મમાં અટળ શ્રદ્ધા રાખવી, વડીલો અને બ્રાહ્મણોનો આદર કરવો, ન્યાયથી મેળવેલા ધનનો જ સ્વીકાર કરવો, પ્રયત્નપૂર્વક પ્રજાનું રક્ષણ કરવું, ક્યારેય અસત્ય ભાષણ કરવું નહીં અને અવળે માર્ગે જવું નહીં, શ્રેષ્ઠ પુરુષોની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવું, તપસ્વીઓનું સન્માન કરવું, દુષ્ટ અને ચોરોને સજા કરવી, ઇન્દ્રિયોને વશમાં રાખવી. પુત્ર, કાર્યની સફળતા માટે હંમેશા મંત્રીઓ સાથે ગુપ્ત મંત્રણાઓ કરવી, પુત્ર, રાજા સૌનો આત્મા છે, નાનામાં નાના શત્રુની પણ ઉપેક્ષા ન કરવી. આજ્ઞાકારી મંત્રી પણ જો શત્રુ સાથે મળેલો હોય તો તેના પર વિશ્વાસ કરવો નહીં. શત્રુ અને મિત્રો બધા ઉપર નજર રાખવા, ગુપ્તચરો રાખવા, ધર્મમાં આસ્થા રાખવી, દરરોજ દાન કરવું, નકામો વાદ ન કરવો, દુષ્ટોનો સંગ ન કરવો, જાત જાતના યજ્ઞો કરવા અને મહાત્માઓનો સત્કાર કરવો, સ્ત્રી જુગારી અને નપુસંકોનો ક્યારેય વિશ્વાસ ન કરવો, શિકારમાં અતિશય રૂચિ ન રાખવી, જુગાર મદિરાપાન અશ્લીલ ગીતો અને વેશ્યાઓથી બચીને રહેવું અને પ્રજાનું પણ આવા અનિષ્ટોથી રક્ષણ કરવું, હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાનાદિ નિત્ય નિયમોથી નિવૃત્ત થઈને વિધિપૂર્વક પરમ આરાધ્ય આદ્ય શક્તિ ભગવતી જગદંબાની પૂજા કરવી, દીક્ષિત થઈને ભક્તિપૂર્વક તેમનું અર્ચન કરવું. પુત્ર, પરાશક્તિના ચરણોની આરાધના કરવી એ જ આ મનુષ્ય જન્મનું સાફલ્ય છે. એકવાર પણ ભગવતીની પૂજા કરીને કોઈ ચરણામૃત લે છે તેને ફરીથી ક્યારેય માતાના ગર્ભમાં આવવું પડતું નથી. આ સંપૂર્ણ જગત દ્રશ્ય છે અને ભગવતી જગદંબા દ્રષ્ટા અને સાક્ષી છે. આવા ભાવથી યુક્ત થઈને નિર્ભય ચિત્તે રહેવું, દરરોજના નિત્ય નિયમનું સારી રીતે પાલન કરીને રાજસભામાં જવું અને બ્રાહ્મણોને બોલાવીને તેમને ધર્મશાસ્ત્રનો નિર્ણય પૂછવો, વેદ વેદાંતના પારગામી આદરણીય બ્રાહ્મણોની પૂજા કરીને તે સુપાત્રોને ગાયો સોનું વગેરેનું દાન આપવું, ક્યારેય કોઈ મૂર્ખ બ્રાહ્મણની પૂજા ન કરવી, કોઈ મૂર્ખ બ્રાહ્મણને કંઈક આપવું પડે તો ભોજનથી વિશેષ કંઈ આપવું નહીં. પુત્ર, કોઈ પણ પરિસ્થિતિમાં લોભવશ ધર્મનું ઉલ્લંઘન કરવું નહીં. આ ઉપરાંત તારું એક પરમ કર્તવ્ય છે કે તારા દ્વારા ક્યારેય બ્રાહ્મણોનું અપમાન ન થવું જોઈએ, કારણ કે બ્રાહ્મણો ભૂદેવ છે, તે પૃથ્વી પરના સાક્ષાત દેવો છે, તેથી તેમનું પ્રયત્નપૂર્વક સન્માન કરવું જ ઉચિત છે. ક્ષત્રિયોનું કારણ બ્રાહ્મણો જ છે તેમાં કોઈ સંશય નથી. જળમાંથી અગ્નિની, બ્રાહ્મણથી ક્ષત્રિયની અને પથ્થરમાંથી લોઢાની ઉત્પત્તિ થઈ છે. તેમનું સર્વવ્યાપી તેજ પોતાની ઉત્પત્તિ સ્થાનોમાં શાંત થાય છે, તેથી કલ્યાણની ઈચ્છા રાખનારા રાજાએ વિશેષ રૂપથી આદરપૂર્વક દાન આપીને બ્રાહ્મણોનો સત્કાર કરવો, ધર્મશાસ્ત્ર પ્રમાણે સદા દંડ નીતિનો વ્યવહાર કરવો જોઈએ, ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનનો જ સંગ્રહ કરવો. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે પિતાએ ઉપદેશ આપ્યો ત્યારે રાજકુમાર ત્રિશંકુએ હાથ જોડીને પ્રેમપૂર્વક ગદગદ વાણીથી પિતાને કહ્યું, બહુ સારું, હું આ પ્રમાણે જ કરીશ. પછી મહારાજ અરુણે વેદશાસ્ત્રના પારગામી બ્રાહ્મણોને બોલાવ્યા, રાજ્યાભિષેકની સામગ્રી એકત્ર કરાવી, બધા તીર્થોનું જળ મંગાવ્યું, મંત્રીમંડળ અને બધા સામંત રાજાઓને આમંત્રિત કર્યા. શુભ મુહૂર્તમાં રાજાએ રાજકુમાર ત્રિશંકુને વિધિ વિધાન સાથે રાજ્યાસન પર બેસાડ્યો. આ રીતે પુત્રનો રાજ્યાભિષેક કરીને રાજા અરુણે તેમની ધર્મપત્ની સાથે પવિત્ર વાન પ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તેઓ ગંગા કિનારે ગયા અને કઠોર તપ કર્યું. આયુષ્ય પૂરું થવાથી તેઓ સ્વર્ગે સિધાવ્યા. સ્વર્ગમાં દેવતાઓએ પણ તેમનું સ્વાગત કર્યું. ઇન્દ્રાસન પાસે જ તેમને સ્થાન મળ્યું. સ્વર્ગમાં તેઓ સૂર્ય જેવા તેજસ્વી બની શોભી રહ્યા. રાજા જન્મેજયે કહ્યું, પ્રભુ, આપે હમણાં કહ્યું કે ગુરુદેવ વશિષ્ઠજીએ ખૂબ ક્રોધ કરીને સત્યવ્રતને શ્રાપ આપ્યો, તેના કારણે સત્યવ્રત પિશાચ બની ગયો, તો આ પિશાચમાંથી તેનો ઉદ્ધાર કઈ રીતે થયો? શ્રાપગ્રસ્ત મનુષ્ય સિંહાસન પર બેસવા માટે અધિકારી નથી ગણાતો. સત્યવ્રતે એવું ક્યુ શ્રેષ્ઠ કાર્ય કર્યું જેના કારણે વશિષ્ઠજીએ તેને શ્રાપ મુક્ત કર્યો? હે બ્રહ્મર્ષિ, આપ કૃપા કરીને એ પણ સ્પષ્ટ કરો કે આવી અધમ પ્રકૃતિ વાળા પુત્રને તેના પિતાએ આદર સાથે પાછો કેમ બોલાવ્યો. વ્યાસજી કહે છે, રાજન, વશિષ્ઠજી નો શ્રાપ થતા જ સત્યવ્રતમાં પિશાચના બધા લક્ષણો આવી ગયા. તે અત્યંત ઉગ્ર, ક્રૂપ અને બિહામણો થઈ ગયો. પરંતુ તેણે ભગવતી જગદંબાની ભક્તિપૂર્વક આરાધના કરી. રાજન, દેવી પ્રસન્ન થતા તેની આકૃતિમાં પરિવર્તન થઈ ગયું અને તે અતિ દિવ્ય શરીરધારી બની ગયો. તેનું પિશાચ પણ ચાલ્યું ગયું અને પાપ નાશ પામ્યું ત્યારે તે પવિત્ર અને તેજસ્વી બની ગયો, કારણ કે ભગવતીની અમૃતમય કૃપા તેને સુલભ થઈ ગઈ હતી. એટલું જ નહીં, ભગવતીની કૃપાથી વશિષ્ઠજી પણ સત્યવ્રત પર પ્રસન્ન થયા અને તે તેના પિતાનો પણ પ્રીતિપાત્ર બની ગયો હતો. પિતાના સ્વર્ગવાસ પછી તે ધર્માત્મા નરેશ રાજા બન્યો. તેણે અનેક પ્રકારના યજ્ઞો દ્વારા સનાતન સ્વરૂપા દેવેશ્વરી ભગવતી જગદંબાનું પૂજન કર્યું. ત્યારે રાજા ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા. તેઓ અતિ સુંદર હતા. તેઓ બધા જ શુભ ગુણોથી સંપન્ન હતા. થોડા વખત પછી પોતાના પુત્રને યુવરાજ બનાવીને સદેહે સ્વર્ગ સુખ ભોગવવાની રાજા ત્રિશંકુની ઈચ્છા તેમને સતાવવા લાગી. ત્રિશંકુ રાજા વશિષ્ઠજીના આશ્રમ પર ગયા. વશિષ્ઠ મુનિને પ્રણામ કરીને પ્રેમપૂર્વક હાથ જોડીને કહ્યું. ત્રિશંકુ રાજાએ કહ્યું, સંપૂર્ણ મંત્રોના રહસ્યને જાણનારા મહાભાગ તપસ્વી બ્રહ્મપુત્ર, આપ પ્રસન્ન થઈ મારી નમ્ર પ્રાર્થના સાંભળો. હવે હું સ્વર્ગનું સુખ ભોગવવા ઈચ્છું છું. મારી એવી ઈચ્છા છે કે સ્વર્ગના દિવ્ય ભોગોને હું આ મનુષ્ય શરીરથી ભોગવું. તેથી હે મહામુનિ, આપ મારા દ્વારા કોઈ એવો યજ્ઞ કરાવો કે જેના ફળ દ્વારા મને આ શરીરે જ સ્વર્ગલોકમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ જાય. મુનિશ્રેષ્ઠ, આપ બધું જ કરી શકો છો, તેથી હવે મારું કાર્ય અવશ્ય કરવાની કૃપા કરો. દેવતાઓ માટે જે મુશ્કેલ છે તેવો મહાન યજ્ઞ કરાવીને મને સ્વર્ગ પ્રાપ્તિ કરાવી દો. વશિષ્ઠજી બોલ્યા, મનુષ્ય દેહથી સ્વર્ગ પ્રાપ્તિ અતિ દુર્લભ છે, કારણ શાસ્ત્રમાં એવી સ્પષ્ટ ઘોષણા છે કે મર્યા પછી જ પુણ્ય કર્મના પ્રભાવથી સ્વર્ગમાં રહેવાની સુવિધા મળે છે. તેથી સર્વજ્ઞ નરેશ, તમારા આ દુર્લભ મનોરથને પૂરો કરવામાં મને ભય છે, કારણ કે જીવતા માણસને અપ્સરાઓ સાથે રહેવાનો સુયોગ પ્રાપ્ત થઈ જાય એ સંભવ નથી. મહાભાગ, તમે યજ્ઞ કરો, આ શરીર શાંત થયા પછી તમને સ્વર્ગ મળશે. વ્યાસજી કહે છે, રાજન, વશિષ્ઠજીની વાત સાંભળીને રાજા ત્રિશંકુનું મન અત્યંત દુઃખી થઈ ગયું. તેણે ક્રોધપૂર્વક મુનિવરને ફરી કહ્યું, બ્રહ્મન, આપ જો અભિમાનને કારણે મારો યજ્ઞ નહીં કરો તો હું બીજા કોઈ પુરોહિત પાસે આવો યજ્ઞ કરાવીશ. ત્રિશંકુની વાત સાંભળીને મુનિવર વશિષ્ઠજીએ તેને તરત શ્રાપ આપ્યો. ઓ દુષ્ટબુદ્ધિ, તું હમણાં જ ચાંડાળ થઈ જા. આ શરીરમાં હમણાં જ તને પિશાચ પણ પ્રાપ્ત થાઓ. સત્માર્ગને દૂષિત કરવાવાળા ધર્મધ્વજી નરેશ, તું મહાપાપી છે. મરીને પણ તને કોઈ રીતે સ્વર્ગ નહીં મળે. વ્યાસજી કહે છે, રાજન, ગુરુદેવ વશિષ્ઠજીના મુખેથી આવા શબ્દો નીકળતા જ ત્રિશંકુ પિશાચ થઈ ગયો. તેના કાનોમાં રત્નજડિત કુંડળ હતા તે પણ તરત પથ્થર બની ગયા. શરીર પરનો સુગંધિત ચંદનનો લેપ દુર્ગંધમાં ફેરવાઈ ગયો. તેણે પહેરેલું દિવ્ય પિતાંબર કાળા રંગનું થઈ ગયું. મહાત્મા વશિષ્ઠજીના શ્રાપે તેના શરીરનો વર્ણ હાથી જેવો કરી નાખ્યો. વશિષ્ઠજી ભગવતી જગદંબાના ઉપાસક હતા, તેથી તેમના ક્રોધનું આવું પરિણામ આવ્યું. તેથી ભગવતીના ભક્તનું ક્યારેય અપમાન કરવું નહીં. મુનિવર, વશિષ્ઠજી ખૂબ નિષ્ઠાથી ગાયત્રી મંત્રનો જપ કરતા હતા. રાજન, પોતાનું કદરૂપું શરીર જોઈને રાજા ત્રિશંકુ દુઃખી થઈ ગયા. તેમની સ્થિતિ અત્યંત દયાજનક થઈ ગઈ. તેથી મુનિના આશ્રમથી પાછા ઘેર ન જતા જંગલમાં ચાલ્યા ગયા. શોકથી વ્યાકુળ થઈને મનમાં વિચાર કરે છે, હવે હું શું કરું અને ક્યાં જાઉં? મારું શરીર તદ્દન કદરૂપું થઈ ગયું છે, મને એવો કોઈ ઉપાય દેખાતો નથી જેનાથી મારું આ દુઃખ દૂર થઈ શકે. આવી સ્થિતિમાં હું ઘેર જાઉં તો મને જોઈને મારો પુત્ર પણ દુઃખી થશે, ચાંડાળના વેશમાં મારી પત્ની પણ મારો સ્વીકાર નહીં કરે, મંત્રીઓ પણ મારો અનાદર કરશે, જ્ઞાતિ અને પરિવારના લોકો પણ મારો સાથ છોડી દેશે, બધાથી અલગ થઈને જ મારે રહેવું પડશે. આવી સ્થિતિમાં જીવવા કરતા મરી જવું શ્રેષ્ઠ છે. આત્મહત્યાનો વિચાર આવતા જ બીજો વિચાર એ આવ્યો કે આત્મહત્યા તો કરી લઈશ, પરંતુ એ નિશ્ચિત છે કે આત્મહત્યા કરવાથી મારે જન્મ જન્મ ચાંડાળ થવું પડશે, હત્યા દોષના પરિણામે હું શ્રાપથી ક્યારેય મુક્ત નહીં થાઉં. આવો વિચાર કરીને ફરી સાવધાન થઈને આત્મહત્યા કરવી મારા માટે કોઈ રીતે યોગ્ય નથી એવો નિર્ણય કર્યો. જંગલમાં રહીને આજ શરીરથી કરેલા કર્મના ભોગવી લઈશ, કરેલા કર્મને ભોગવી લઉં, કારણ કે ભોગવી લીધા પછી કર્મફળ સમાપ્ત થઈ જાય છે, એ સિવાય આનાથી છૂટી શકાય એમ નથી. તેથી કરેલા શુભ અશુભ કર્મો તો મારે ભોગવી જ લેવા જોઈએ. હવે હું આ પવિત્ર આશ્રમ પાસે રહીને તીર્થાટન ભગવતી જગદંબાનું સ્મરણ અને સંતોની સેવા કરીશ. વનમાં રહીને આ પ્રમાણે તપ કરવાથી મારા સંચિત કર્મો સમાપ્ત થઈ જશે, અને એ પણ સંભવ છે કે ભાગ્યમાં હશે તો કોઈ મહાત્મા પુરુષના દર્શનનો સુયોગ પ્રાપ્ત થશે. આ રીતે વિચારીને ત્રિશંકુ રાજા તેના નગરમાં ન જતા ગંગા કિનારે જઈ રહેવા લાગ્યા. તે વખતે પોતાના પિતાને શ્રાપ થયો છે એવું જાણીને ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્રને ખૂબ દુઃખ થયું. તેણે તેના મંત્રીઓને જંગલમાં ત્રિશંકુની પાસે મોકલ્યા. મંત્રીઓ રાજા પાસે પહોંચ્યા અને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા. તે વખતે ચાંડાળ વેશધારી ત્રિશંકુ નિશાસા નાખતા લાંબો શ્વાસ લઈ રહ્યા હતા. મંત્રીઓ કહેવા લાગ્યા, રાજન, આપના પુત્રની આજ્ઞાથી અમે અહીં આવ્યા છીએ, અમે હરિશ્ચંદ્રના આજ્ઞાકારી મંત્રીઓ છીએ. રાજન, આપના પુત્ર હરિશ્ચંદ્ર અત્યારે યુવરાજ પદ પર છે, તેમણે અમને કહ્યું છે કે તમે મારા પિતાશ્રીને સન્માનપૂર્વક લઈ આવો. તેથી રાજન, હવે આપ બધી ચિંતાઓ છોડીને આપના રાજ્યમાં પાછા આવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, ચાંડાળના વેશવાળા તે રાજા ત્રિશંકુએ મંત્રીઓની વાત તો સાંભળી, પરંતુ નગરમાં પાછા જવાની તેમની ઈચ્છા ન હતી. તેમણે મંત્રીઓને કહ્યું, મંત્રીઓ, તમે પાછા જાઓ અને મારો સંદેશો હરિશ્ચંદ્રને આપો. હે પુત્ર, હું ત્યાં નહીં આવું. તું સાવધાન થઈને રાજ્યનું શાસન ભાર સંભાળજે. તારે અનેક પ્રકારના યજ્ઞો દ્વારા બ્રાહ્મણોનું સન્માન અને દેવતાઓનું પૂજન કરતા રહેવું જોઈએ. મહાત્માઓએ ચાંડાળ દેહને ખૂબ હીન ગણાવ્યો છે. હું આ શરીરથી અયોધ્યા આવીશ નહીં. મંત્રીઓને કહ્યું, હવે તમે અહીંથી પાછા જાઓ, વિલંબ કરવો યોગ્ય નથી. મારો પુત્ર હરિશ્ચંદ્ર મહાન પરાક્રમી પુરુષ છે, તેને રાજગાદી પર બેસાડીને રાજ્યની પૂરી વ્યવસ્થા સંભાળો. આ મારી આજ્ઞા છે. આ પ્રમાણે ત્રિશંકુના ઉપદેશથી મંત્રીઓની આંખોમાં આંસુ આવ્યા. ત્યાર પછી વાનપ્રસ્થ જીવન વ્યતીત કરનારા રાજા ત્રિશંકુને પ્રણામ કરીને તે ત્યાંથી તરત પાછા ફર્યા. અયોધ્યા આવીને શુભ મુહૂર્તમાં રાજકુમાર હરિશ્ચંદ્રને રાજ તિલક કરી રાજ્યાસન પર બેસાડ્યા. રાજાની આજ્ઞા પ્રમાણે મંત્રીઓએ જ્યારે હરિશ્ચંદ્રનો રાજ્યાભિષેક કર્યો ત્યારે તે પરમ તેજસ્વી ધર્માત્મા રાજાએ રાજ્યનો કારભાર પોતાના હાથમાં લઈ લીધો. પરંતુ ત્યારે પણ તેને તેના પિતાની દયનીય સ્થિતિની ચિંતા સતાવી રહી હતી. અધ્યાય 10, 11, 12 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.